આટલી બધી વિરાટનારી ગણી છે અને સ્ત્રીઓ અમને ભાઈ રૂપે લાગે છે. ભાઈ છો ને એનો જો વધુ પડતો ડાયો હતો સ્વાદ હાર ડાયો હતો. માસિક હોય છે ને મહિને મહિને માસિક બઉ ડિટેલ માં નથી ખબર. ડિટેલ માં નથી ખબર તું કદન કરતા વિષય ભોગ્યા નથી ભોગ્યા મેં. હે વિષય નથી ભોગ્યો દાદા. નથી ભોગ્યા ને સ્ત્રી સાથે નો વિષય નથી ભોગ્યો. હે સ્ત્રી સાથે નો વિષય નથી ભોગ્યો. વી જાતિ નથી, છ જાતિ કરી દઉં. એમાં સુગંધ બહુ નહી. એ વખતે ટેસ્ટ પડતો હતો. હવે તો ગંધાતું લાગે છે. ગંધારું લાગે છે. હવે ગંધાતું લાગે છે. જોતા નથી કે આખી માખી જોઈએ કે રમેશભાઈ જેવા મારા જેવા બધા જોઈએ. બીજા ની દરા જવાની અંદર જોવાય નહી તો કઈ એને ના દે. હજુ તમારી કચા છે. કચાસ માં આવે તો કઈ એવો આત્મા એવો નથી. અડે તો કશું ના થાય. ચિંતા કરું તમારી વીડાઈ મારે આખા જો ને કેમ પથારી એવી અને કહેશો નહીં. કારણ કાચા હોય તો મારું જાય ને. ચાલો પાકા હોય તો ના થાય. એટલે કાચા ને ચેતવ્યા થાય. શું કર્યું કાચા ચેતવ્યા છે. એટલી બધી ઝેરી છે અને હવે એટલી બધી ઝેરી છે. એ તો છે આત્મા છે. આત્મા હોય તો ભાઈ હવા કેવી રીતે ઝેરી. હવા ઝેરી કેવી રીતે. તો પછી હવા કેવી રીતે એટલી બધી ઝેરી એમ કે. તો પછી એ સ્ત્રી ની હવા કેવી રીતે એટલી બધી ઝેરી. પરમાણુ એવા છે. પરમાણુ એવા છે. જો હજા હોય ને આપણને પછી બહાર જોઈએ તો ધરતી અંદર જાય. આકાશ ઉભા થાય. નામ નામ ભરે મહાસત્ય નામ નંબર આવે. બઉ ભારે હતું. કપડ તો સહેજે થયા જ કરે. એમના સ્ત્રી પરમાણુ કહેવાય. સ્ત્રી પરમાણુ સ્ત્રી નામ કપટ ના નથી ના નથી થવું. ખરાબ થવું તો રૂપાણી થશે. થવું જ નથી. પછી ક્યાં આગળ રૂપાણી થશે. કદું બી તાર મોહ પૂરો થાય નહી. કદું બી મોહ પૂરો થાય. રૂપાઈ મોહ પૂરો કેમ. દાદા એ પુરુષ બનાવ્યા પછી હવે સ્ત્રી ની વાત જ ક્યાં રહે છે. દાદા એ પુરુષ બનાવી દીધો, દાદા એ પુરુષ બનાવ્યો, પછી વાપસ વિચાર થાય છે. ના આવે હવે બધું ટાઈમ બોમ્બ મૂકી દીધો, બધે બધી ટાઈમ બોમ્બ મૂકી છે. મને ખાતરી પડી જાય ભગવાન ની નજીક માં જાય છે. નહીં અંદર મળે જાય બહુ મોટું ભાઈ છે. આનો આ ઉત્તમ દાદા ના ભક્તો તો ચા પાણી પીએ ખાય એના જેવું ઉત્તમ આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. બ્રાહ્મણો બ્રાહ્મણો મમતા વાળા એટલે જાણતા બધા લોકો આ કામ કરતો હતા. ના થાય બીજું ધર્મારો ના થાય તો આપે કરતી હતી. મહારાજ કઈ જોઈતું હોય કોઈ માણસ લઈ જાવ આપડે કહ્યું ના પડે લાસો કરનાર કોઈ નહીં પત્ર લોકો કહે છે કે પ્રેમ કેળો પ્રેમ કેળો. લોકો કહે છે પબ્લિક આખી લોકો કહે કે પ્રેમ કેળો પ્રેમ કેળો. પ્રેમ કઈ કેળો તો હશે નથી લેવા અને પોતાની જાત ઘરે ઘડી મારી સારો દેખો છે આ જવાબદારી નહીં સમજાવી મોટી છે. ધર્મ બધા લોકો ધર્મ બહુ શીખવાય પણ એ નહીં. આ એ ધર્મ તો વ્યવહાર લૌકિક ધર્મ છે, વ્યવહાર ચલાવવાનો સાચો ધર્મ છે. આવો કોઈને ચિંતિત માત્ર દુઃખ એને રૂબ એની વિરુદ્ધ માં કહું છું ભગવાન દેડ કરે વેર વેર ભાવ આવે ને વેર ભાવ આવે ને પરિણામ ક્યારે પાસે હું આ શબ્દ બોલ્યો 100% કરેક્ટ છે, બીજી બધું જ મારી માન્યતા ખૂટી જાય. એવું કે પરિણામ પાવલ છે વાત થાય પેલું પાછું ફેંકી જતો પોતાનો બધો માલ માલ હોય ને ફેંકી દેવો અને આ કમ્પ્લેટ સાચું છે એ થાય તારે શરૂઆત થઈ જાય દીકરી ફળ આપવા માટે. એટલું દર્શન થાય એટલું દર્શન ઉભું થાય તારે કામ હિત કરનારું દર્શન એમ તમે દર્શન કર્યું હિત બગાડનારું દર્શન પ્રવૃત્તિ પડે તો આવી નથી પડે પ્રવૃત્તિ તો જરૂર છે પ્રવૃત્તિ કુદરતી સંચાલન છે કરે હાલ મન ખરાબ થાય શું કહ્યું અહિયાં દાદા અમારે આ વાતાવરણ માં અહિયાં છેલ્લા પાછલા દિવસો માં જે વાતાવરણ રહ્યું કોમી વાતાવરણ જે અહિયાં રહ્યું થોડા દિવસ કોમી વાતાવરણ જે રહ્યું ને તોફાન અહિયાં તોફાન માં તે આપણને લોકો એમ થાય કે આ બે બાજુ ખોટું છે એમ આપણને એવું લાગે કે આ ખોટું છે એમ. પછી જંજાળ વર્ગાડી પેલા એક સારું એક ખૂન થઈ ગયો હતો પાપો પડી ગયો બાર એટલે વાત ગૂંચાય દરેક જણ ઢાંકીને વાત કરે દરેક જણ ઢાંકીને વાત કરે વાત વધારે ગૂંચાય અને પેલા ને ચોખ્ખી વાત ગમે નહી બિલકુલ સેફ થાય છે તમારે ક્લિયરન્સ રાખવું જોઈએ જેમ બેંક માં ક્લિયરન્સ કરીએ છીએ એવું તમારે ક્લિયરન્સ રાખવી જોઈએ કેન્સર બહુ વધી ગયા, ખાવા પીવાનું બહુ મોસ્ટ થાય ને, પછી એ પોતી પતાવી શકતું નથી, એક કાચો માલ છે સંદાસ નો જતો નથી, એટલે એક જગ્યાએ જથ્થો થતો એવો કરે છે, જથ્થો બધો નહીં જે વાઇટોલિટી પાવર છે ને તે એને નિકાલ તો કરવો જ જોઈએ ને બધો, એક જગ્યાએ જથ્થો ભેગો કર્યા કરે, અને તે પછી કોમ્પેક્ટ થયા કરે છે, કોમ્પેક્ટ થયા એ દશા એ ત્યાં દાડે આઈસ્ક્રીમ ખાય લોકો બારે મહિના આઈસ્ક્રીમ ખપે, પેટ ભરીને ખાય ખાય એસે ગાડા મારી તહેવાર જ થાય, હમસ્તા નહી લોકો અત્યારે વિરોધી ફૂડ, પેલા તો વિરોધી ફૂડ લેતા જ નથી, અમુક હવે દાદા 12 મહિના આ ઠંડુ પાણી પીએ છે ફ્રીજ માં, હવે નુકસાનકારક તો ખરું ને, 12 મહિના જે આપડે આ ઠંડુ પાણી પીએ ફ્રીજ નું એ અમુક રીતે નુકસાનકારક તો ખરું જ ને, બઉ નુકસાન કરે ખબર ના પડે, તર ખબર ના પડે, દાદુ દાડે ફરક પડે, ભૂખો નથી લાગતી કરીએ છીએ તો પછી એમ કે ભૂખ ઓછી લાગે, ભૂખ ઓછી લાગે છે, પછી ભૂખ ઓછી લાગે, એટલે તમે કહો છો તેવું આ અંદર પડી રહે નાક ને બધી સરદી ચાલ્યા જ કરે, આટલી કેલરી ગરમી રહેવી જ જોઈએ શરીરમાં, તેનો આ ચાર ઉપાય કરે સાડો છે નહીં, ગરમી તો છે નહીં, ભેંસવાળી પડે બેસવાનું એર કન્ડિશન માં, બેસવાનું એર કન્ડિશન માં પાછું બેસવાનું એર કન્ડિશન, પુનસારી ના બધા સટવાળા છે ને, મોટરો માં એર કન્ડિશન થઈ ગયા, મોટર માં જવું હોય ત્યાં એર કન્ડિશન, એર કન્ડિશન વાંધો નહીં, એર કન્ડિશન એટલે ખુબ તાપ, ખુબ જ થતો સારું એર કન્ડિશન, ઠીક છે તાપ ની બહુ તો એર કન્ડિશન તારે માસ બાળક ના સૂર્ય હરખો ના રે, સૂર્ય હરખો પાસે આવે અને આ લોકો બારે માસ્ટર બાર પાછું ફૂલ આવે છે ને એના જેવા સગવડો ખુબ વધી ગઈ, તમે કહો છો બરોબર, સગવડો બહુ થઈ ગઈ ને લોકો એના લીધે આવતા રોગો નહીં, જે સમજણ નો સાર હતો ને તે ઉડી ગયો, આખો ઉડી ગયો ઉડી ગયો, ડલ થઈ ગયા, હા મારા ને મગજ ડલ થતા થાય, આ મગજ ડલ થઈ ગયા લોકોના, મગજ ડલ થઈ ગયા છે લોકોના, ડલ થઈ ગયા, વસ્તુ બે ગરમ તો ગરમ આઈસ્ક્રીમ અંદર ગયા પછી ગરમ થાય ને, ના ગરમ પડે, ઠંડી માત્ર ખોટું આવે એકંદરે, અત્યારે ઠંડી એ ખોટી એકંદરે, ટૂંકમાં દાદા ક્રિએશન ક્રિએશન વાળી જરૂરત વધે, હા ગરમી ગરમી મુખ્ય વસ્તુ, અને ગરમી ના આધાર બધા ચાલી રહ્યા છે, શિયાળો સારો નહી, શિયાળો સારો પણ કોને સારો, બિલકુલ હેલ્ધી માં છે ને, અને છોકરા વાળા છોકરા બીજા બધા ને શિયાળો ખરાબ, કારણ કે જેના ગરમી ઘટી એ બધાને શિયાળો થાય, જેને ફૂલ ગરમી છે ત્યારે શિયાળો બહુ થાય. ગરમી ઘટે કેવી રીતે ખબર પડે? ભરત કે છે ઉંમર થઈ એટલે ગરમી ઘટે તો રહે જ નહીં, ગરમી ઘટી ઉંમર એમ નામ કે ગરમી ઘટી જ ગયેલી હોય. પાચન શક્તિ બી મંદ હોય નઈ, બધી શરીર ની આખી ગરમી જ ઘટતી જાય, ઘટતી જાય. પછી ગયડો થવા મળે છે, એમને થાય નઈ ગરમી ને ઘટે વગર ગયડો ના થાય. આ મુરા ગયડો થયેલો કામ લાગે પછી મોટા મોટા દેખાતા દેખાયા થયા બધું ગયડું થયું રહેવા દે. હવે દાદા ગયડા ઘર ચાલે છે ને આ ગયડું મન મુંબઈ જતું એવું તું બોલે છે ને એ ચીજ જતું નહીં. પણ આ સાધુઓ આ સત્સંગ વાળા બીજા ત્રીજા મન ની જ વાત કરે, ખબર ના પડે ને ખબર ના ચિત્ત ને મન ની ખબર ભાન જ નથી. મન મેલું થાય જ નહીં, ચિત્ત જ મેલું થાય. એને સંસ્કૃતમાં અશુદ્ધ ચિપકે પણ આ મેલું ના બોલે. હા જો સંસ્કૃતમાં અશુદ્ધ ચિપકે પણ મેલું ના બોલે. એમ નામ દુનિયા સંસ્કૃત માં તો એવું કહ્યું છે કે મન મેલું માણ એ જ મન એ જ બંધન અને બંધન અને મોક્ષ નું કારણ છે. મન એ જ બંધન અને મોક્ષ નું કારણ છે. મન જ કારણ છે. તમે ચિત્ત ની વાત કરો છો, બસ મેલું મેલું શું આમાં તો ચિત્ત ચિત્ત મેલું છે તેથી મન ઉભું રહ્યું છે. ચિત્ત જો ચોખ્ખો દાદ મોકલી જાય ચિત્ત મેળું થાય તો અહીંયા આગળ અહીં રખડાય મારે. ચિત્ત ને મન નો યથાર્થ સમજાવ્યો બધું બધું ઠોકાર થઈ કરેલું છે બધું બધા પુસ્તકોમાં. શું કહ્યું? બીજી ગતિ ઉભી જાય સંસાર રખડાય ના, એટલે મન મેળવું ના કહેવાય, ચિત્ત ને મેળવું કહેવાય. અશુદ્ધ જ ચિંતા છે, મન અશુદ્ધ થતું નથી કહેવાય. દાદા તમને એવું નથી લાગતું કે એક જ જગ્યાએ સ્થાયી રહી સ્થાયી નથી બનતી એ મનમાં ગયા દા જેમ શાસ્ત્રો લખ્યું ને ચાલુ છે. શાસ્ત્રો લખ્યું જ્ઞાની પુરુષ ઉદય કન્યા અધીન રહે ઉદયાધીન સમજે ઉદયાદીન ઉદયાદીન કહો છો પણ અત્યારે દુનિયા માં વ્યવસ્થિત બરોબર સમજવું પડશે, ઊંડું સમજવું પડશે. એવું ના કરે આ બીડી છોડી તમે છોડી નથી, વ્યવસ્થિત છોડી. શું કહે વ્યવહાર મતલબ કે મને વિચાર થાય છે અત્યારે ચા નથી પીતા ને ધારો કોક ને તો ગયા તમે બધા કહો હું કરી દઉં તમારે બીજી છોડી દઉં છૂટા પીવા પડે એટલે એનો કાળ પાક્યો આ જ્ઞાન આપેલું છે એટલે ભાઈ નવું છે તે ચાર્જ થયું નહીં અને દૂર ઉડી ગયું. તેથી એ ચાર ઉડી ગયેલી ઉડે નહીં ને નવું ચાર્જ થતું. ના એક જ ને હા બંધ. પોતાના ઉદય ના આધીને જ વર્ત્યા કરે, પોતા પણ ના રાખે. આજુબાજુ ના સંજોગો બંજોગો બધું શું કામ કરે છે, તેને ઉદય ના આધીન બધા સંજોગો ભેગા થાય. સાયન્ટિફિક સરકમ સુસેરીને ભેગા થાય, તે આધારે બધું વિતરે. અને બન્યું એને કરેક્ટ કે ના કહે એ આપડી બહુ ભૂલ. જે બની ગયું એને કરેક્ટ ના કહે તો એ જ્ઞાન જ નથી. મન ની પાંચ કિલો કઈ લાયા હતા બધી હમણાં તો પેલી અમની કથા ચાલે છે ને ડાંગરી મહારાજ ની, ના ના અમે જનરલી બધા એમ જ બોલો છે કે મન મેલું છે. ના ભાઈ એ તો એવું છે, બધા જ કઈ છે એવું તો કોઈ વાત જ નથી કરતા. પણ એ તો એવું છે, પુસ્તકો માં શાસ્ત્રો માં એવું લખ્યું છે ને. ગીતામાં લખી ગયો ને, હે ગીતામાં અર્જુન ને પૂછે છે, શું કહ્યું ગીતામાં અર્જુન પોતે પૂછે છે ભગવાન કૃષ્ણ ને કે મન બહુ ચંચલ છે. ચંચળ છે, દરેક વસ્તુ ચંચળ જ છે, મન એકલું ચંચળ. પણ ચિત્ત પણ ચંચળ ખરું, ચિત્ત ચિત્ત જે છે એ તો હોય ચંચળ તો ખરું, પણ આ તો મેલું. આ મેલું તો કે છે ચિત્ત ના મેલા ને લઈને આ જગત ઉભું છે. શું કહ્યું? મન ને લઈને નથી ઉભું. એવી સ્ટ્રોંગ રીતે તેને કારણે માટે સત્ય બોલીએ છીએ આપડે. લૌકિક માં તો બધું એવું જ હોય, લૌકિક ની વાત આપણે આપણે માટે સમજવા માટે લૌકિક સમજવું. લૌકિક તો ગાય બેસે લાડા નાખે ને, એને જો એ રાડા નાખવામાં આવે તો એ રાડા ખાય છે, તિરંદારે ખાય છે અને એ રાડા ખાય છે. એક તો ચીજ શું છે તે જ ના સમજે લોકો. આપે એમ કહ્યું કે આ ઉદયાધીન અમારે વર્તે એમાં અમારે પોતાપણું રહે નહીં. અમારું બધું અમે ઉદયાધીન વર્તીએ એમાં અમારું પોતાપણું રહે નહીં, હોય નહીં અમારે પોતાપણું. તો એ પૂછે છે કે આવું પોતાપણું રાખવું હોય તો રહે ખરું બીજા કોઈને માટે? પોતાપણું રાખવું હોય તો રહે ખરું? એ એમ પૂછવા માંગે છે કે મહાત્માઓને પોતાપણું ઉદયાધીન વર્તે આપે એવું કહો છો ને, દરેક માણસ ઉદયાધીન વર્તે એમાં પોતે પોતાપણું રાખવું જ રાખી શકે ખરો? દરેક માણસ ઉદયાધીન વર્તે છે ને દાદા, એમાં પોતે પોતાપણું રાખવું જ રાખી શકે ખરો? રાખે પોતાપણું એવું નથી. આવે તો શું કરવા, પોતા પણ તમારે પોતા પણ લાગવું હોય તો શું થાય? તમારે પોતાનું પોતા પણ લાગવું શું થાય? અમારે પોતા પણ કેવી રીતે લાગે જે ચોખવટ કરે એની? અમે પોતા પણ રાખીએ છીએ, રાખતા નથી. ધીમે ધીમે વગરતું થાય, જેટલું જેટલો વર્ષ થયો ને જેટલું એ થયું ને ત્યાં બધા શું થાય એટલું અગરતું થાય, પછી ના રહે જેટલું અગરું એટલું પછી ના રહે. પોતા પણ અઘરા પછી તો ગારવતા બારવતા પછી રહે ને, આ તો બધું રહે. પોતા પણ કોને કહેવાય, કઈ કઈ બાબતો માં કહેવાય એ સામાન્ય રીતે વિકૃતિ સમજાવે. પણ અત્યારે તમને શું કે તમારા સંસાર હોય એને આશીર્વાદ આપ્યો હોય તો લઈ લે, તમારે પોતા પણ દેખાય તમને એ લઈ લે એટલે તમારે પોતા પણ દેખાય. તમારું ઘડિયાળ પડાવી લે ને પોતા પણ તમારે દેખાય, એટલે અહંકાર ઉભાય તો ના, એટલે પોતા પણ દેખાય. બધું દરેક તમારે પોતા પણ તમને ઘણું દેખાય. મને કહો આગળ એટલું સાચું કે સમજી જાય છે. સાધારણ કે છે જ્ઞાનીઓ નથી સંતો, એટલે શું વાસના થયું છો? વાસના ને ઘણી ખરી વાસના ને કઈ થઈ ગયો? અમુક જ પ્રકારની વાસના થાય. શું કહ્યું? અમુક પ્રકારની એને જ્ઞાન નથી, અક્ષરે જ્ઞાન નહી, એક આંકડો જ્ઞાન નો. જ્ઞાન વસ્તુ જુદી છે, ના વાસના ક્ષય નું ઉઘાડ જુદી વસ્તુ છે. ઉઘાડ કહેવાય તો શું કહેવાય? ઉઘાડ. બધું કામ નીકળી જાય એકલી ચીતો. કે બીજા આ બધા સામાન્ય માણસો કે મહાત્માઓ મનને આધીન વર્તે છે કે ઉદય આધીન વર્તે છે? તમને પૂછ્યું હતું બધું તો તમે કહી તો ઉદય આધીન વર્તે. હવે આજે કઈ જ્ઞાની ઉદય આધીન વર્તે અને બીજાને પોતા પણ હોય, બીજાને ઉદય આધીન પણ પેલું પોતા પણ પોતા પણ વગળતું જે હતું આપું પોતા પણ 100%. તેથી બધી જે વગળતું વગળતું વગળતું પછી ધીમે ધીમે ધીરો થાય, ધીરો થાય એટલે જ્ઞાની કહેવાય. પછી વાણી વાણી પર તો કે જાય પોતા પણ જાય ને જાય તો પછી વાણી નીકળે ના. પણ અહીં હું બેઠો છું અને મને વિચાર આવે કે હું ઉઠીને ચાલતો છું તો ભાઈ મનના વિચાર પ્રમાણે ચાલ્યો કે ઉદય આધીન ચાલ્યો કે બહુ ચાલે? ઉદય ના જઈને, ઉદય ના જઈને એના તો એવું ઉદય ના કશું ના થાય ને, વાણી ઉત્પન્ન થઈ જાય. પોતા પણ હોય વાણી બોલે ને આ બહાર આપડા જ્ઞાન સિવાય બીજો બધો આપડા જ્ઞાન માં જેટલી બોલે એટલું પોતા પણ વિચારતા પછી બોલાય નહી બોલાય ને. અને બહાર ની વાણી તો વાત વાણી જેવી વાણી ને પણ લોકી બધું તો આવશે એમાં ભરી જાય છે, પછી પછી ખબર પડશે એ પોતા પણ રીતે ભરી જવાય પડી એમ બરાબર. તારે એમ કેવડાવું છે કામ પોતા પણ નથી એમ કેવડાવું છે તો એમ નક્કી કઈક જઈએ આપડે બફર નો જે કહેવાય છે ને લોકો અધ્યાત્મ સાથી અધ્યાત્મ જ નહીં થાય, અધ્યાત્મ કોઈ કહેતું જ નથી, અધ્યાત્મ કોઈ કહેતું જ નથી, લૌકિક અધ્યાત્મ કહેવાય, લૌકિક આખું અધ્યાત્મ બધી બુદ્ધિ નથી સારો છે, અધ્યાત્મ એટલે આત્માના સન્મુખ થવાની તૈયારી થતી શરૂઆત. આપડા લોકો ને દેખે જેટલું દેખાય એવું કે આમ કર્યું આપડે પૂછે શું કર્યું એને તકે દવા પીધી કેમ દવા પીધી તકે તાય આવતો ચલો તાય કેમ આવતો હતો એ બંધ આગળ વિચારણા બંધ એ વિચારણા ફેરવી પડે તો આત્મા જડે આનું કામ શું આનું કામ શું આનું કામ શું આનું કામ એ રીતે બંધ કર્યો કઈક ભગવાનના નામ પર બીજું બધું ભગવાન કર્યું ના બંધ આવી ગયું તાળા વાળી ગઈ બધા અડાદાર જય સચિદાન વ્યવસ્થિત સમજ્યા નથી પણ નક્કી તો કરવું પડે કે અમદાવાદ જવું છે એવું આ તો વિચાર કર્યો અને રસ્તામાં નડિયા રસી ભાઈ કહ્યું કે મારે ઘરે આવજો અને ગયા પછી રસી ભાઈ કહે કે આજે મારે ત્યાં રહો અને રહ્યા એ આપણે નક્કી તો કર્યું વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત સમજ્યા ભલે અમદાવાદ નું ગમે તેવું કામ હોય કે ચિંતા ના થાય કે આપણને ઉચાર પણ ના થાય પણ એ વ્યવસ્થિત તો કરવું પડે ને પણ અમદાવાદ જવું જાય પણ નક્કી તો કરવું પડે કે અમદાવાદ જવાનું છે અમદાવાદ જવાનું છે એવું નક્કી તો કરવું પડે ને નક્કી કરી હોય તો એ પછી ફરી જાય ફરી જાય એટલે જુદી છે આ નક્કી કરી શકે છે તો તમે અહીં રહેવાનું નક્કી કરો તો પછી નક્કી કરવું પડે નક્કી કરવું પડે બોલી ના રખાય ફરી જાય વસ્તુ ફરી વાર વસ્તુ અને ઘણા પ્રશ્નો એવા છે ને કે તમે કહો છો કે ઉદય આવે બોલું ના ઉદય આવીને ઉદય આવીને કહો છો ને એ જો કે તમારી જો બોલ રાખતો એમાં ચૂકી જાય અમદાવાદ ને ડેમ ને હરે વખત મજા કરવું પડે શું થાય અને પાછળ એ તમારા ઉપર કહેવા માંગે છે એ તમારા ઉપર કહેવા માંગે છે બધું મારા પર કે છે ને રહેવાનો વિચાર કરો તારે રહેવાય ને અહીં રહેવાનો વિચાર કરો તમે અહીં રહેવાનો વિચાર કરો તો રહેવાય ને કે હા, એ તો વિચાર મારો બહુ છે. જાણ વિચાર સ્ટ્રોંગ વિચાર વાત છે. અમુક માણસ કહેશે દાદા ચલો પહેણે તો સારું, અને અમુક માણસ કહેશે દાદા પહેણે તો ના કહો છો. જો ઉદયાસીન હોય તો બધા જેમ કેમ કરવું જોઈએ? અમે કહીએ કે દાદા અહીં રહો, એ અમે નિમિત્ત બન્યા હતા. ઉદયાસીન થયું ને પછી તમે એસી ને જાણ્યું કે ઉદય નો નથી જે બને એ જ રીતે બન્યું શું રીતે હું બન્યા. આ બન્યું એ તો કરે કે એમાં તો બે એમ જ છે જ નહીં. નાખી એ ખરેખર બને તેમ જાણીએ કે મારું કરેક્ટ જ હતું. આ તો હવે આ શું કરેક્ટ છે કહો? અહીંયા રહેવાનું, અહિયાં એવું નથી. હું એવું નહીં કહેતો કે વડોદરા જવાનું નહીં, અમદાવાદ રહો, મુંબઈ રહો, પણ હવે એ તો કહેવા માત્રનું છે. આપણે આપણે મનમાં ભાવ એવો હોવો જોઈએ કે આમ હોય તો સારું સારું. એવો આપણો ભાવ કરો કે આપડે અહીંયા ટાયર માટે નહીં, રોજ આજે બે કલાક સત્સંગ આપો, 50,000 માણસ ભરેલું હોય સાંભળે ને સર, બેઠા બેઠા બેઠા સારું સારું. આપણે અહીં મુંબઈ આવું તો મુંબઈ જાય. ધાર્યું કર્યું એનું નામ સત્સંગ કહેવાય. જ્ઞાની બોલી પણ તમારો સાધન ના રહે તો ભાઈ પોતા પણ નથી. ત્યાં સમજી ગયો જ્યાં પોતા પણ નથી, પથ્થર નથી ગયા મક્કા. વર્ધન રહેવાનો ભાવ પદ હોય કે જ્ઞાન હોય છે તે સહજ થવાનું છે કે ગરબા ગાતો હોય પણ સહજ થવાનું છે. તમે કેમ ના ભેગું થયું? ના શું કે આવું કહે છે કે એમના શિષ્યો હવે એમને પહોંચી કેમ કરવું પડ્યું? એ પછી બધું બહુ બતાવ્યું, ચમત્કારો બધા બતાવ્યા. કોઈક મરી ગયો તો ગેટો આગળ ભરવાય હોય ને, ભરવાય નો ગેટો ગેટો ભરવા બહુ મોટો લાગે છે. હજી પુનર્જન્મ કામ અટકાય છે. બાઇબલ વાંચો નહીં, તમે લખેલું વાંચો તો હવે માફી પડી જાય. જે દુષ્ટ એના પછી